किया मेरा प्यारा मोहन मतवारा किया मेरा प्यारा मोहन मतवारा सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन कर के, मग्न भये सब गुरु ज्ञानी, सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन कर के, जाके चरण परत हे, अनंत कोटि जाके चरण परत हे, ब्रह्म मोहन के सुखयानी हो, ब्रह्म मोहन के सुखयानी, बतावे सो हरि को हम प्रकट बतावे, वेद विना भटकत प्राणी, सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन कर के। पाए सब गुरु ज्ञानी, सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन कर के। पायो पा सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन कर के। दर्शन कर के सहजानंद स्वामी महाराज नी जय। नैना तिहारे मोहन प्यारे, नैना तिहारे मोहन प्यारे, नैना तिहारे मोहन प्यारे, नैना तिहारे मोहन प्यारे। ओ चंचल लोचन भव दुख मोचन, चल लोचन भव दुख मोचन, चंचल लोचन भव दुख मोचन, अति अनुराग भारियनियारे, अति अनुराग भारियनियारे, भरे अनियारे, नैना तिहारे मोहन प्यारे, नैना तिहारे Thank you. लोकनी बस गई जिय में, बंकी बिलोकनी बस गई जिय में, बंकी बिलोकनी बस गई जिय में, बंकी बिलोकनी बस गई जिय में। बिसरत नहीं श्याम बिसारे, बिसरत नहीं श्याम बिसारे, श्याम बिसारे, श्याम बिसारे, नैना तिहारे मोहन प्यारे, मोहन સહજાનંદ સ્વામી મહારાજની જય. અંશ સરસ કીર્તન બોલ્યા, સહજાનંદ કે દર્શન કરકે. મહારાજના કેવા સરસ દર્શન થાય જો. કાન ઉપર કેવડા મોટા ગુલાબના ફૂલ ખોંચ્યા, છાતી ઉપર છે બંને બાજુ, હે ભગવાન છે એવી શોભાને ધારણ કરે, બધા ભક્તોને ખૂબ સુખ આવે. એ મૂર્તિને સંભાળે, સ્મરણ કરે, યાદ કરે ને અંતરમાં શાંતિ થાય. જય તમારે બોલવું છે કીર્તન. અમારે કેમ શ્રુતમ પાપમ નશ્યતિ, કા સાંભળવાની મજા આવે. સદગુરુ ભૂમાનંદ સ્વામીનું આપણે પદગાન કરીશું. સખીરી ઘનશ્યામ ઘોડલા ખેલાવે, મહારાજ માણકી ઘોડી માનદ દાદા. મહારાજની માણકી ઉપર તો મહારાજે, માણકીએ મહારાજને પોતાની પીઠ ઉપર કેટલા ફેરવા, હે આમ તો કહેવાય માણકી, પછી મૂળજી અને ત્રીજું હું ભૂલી ગયો. એણે મહારાજની કેવી સેવા કરી, મૂળજી એટલે મૂળજી બ્રહ્મચારી અને માણકી ઘોડી, ત્રીજું હું ભૂલી ગયો. બહુ સરસ. એટલે મહારાજને ખૂબ પોતાની પીઠ ઉપર દેશ દેશાંતરમાં, ગામડે નેહડે, શહેરમાં જૂપ નાના એવા ગામડાના મકાનમાં, પછી મોટા રાજા રજવાડામાં માણકીએ ખૂબ મહારાજની. ભૂમાનંદ સ્વામીએ કીર્તન લખ્યું કે ઘોડ લેકી ગમરને ઘેર લ્યો હે. એ મહારાજ ઘોડીની આમ સવારીમાં નીકળ્યા હોય, ફરતા બધા કાઠી દરબારોના ઘોડા હોય ને વચ્ચે મહારાજ, મહારાજની માણકી ઉપર મહારાજ અસવાર થયા હોય, એ મહારાજની માણકી બધાથી જુદી તરી આવે. હો માણકી અને મહારાજ ભલે બધા લોકોની વચ્ચે હોય પણ એ જુદા તરી આવે. અદ્ભુત પ્રસંગ છે, આપણે એમને સાથે હાલી અને મહારાજનું સ્મરણ કરતા જઈએ. કીર્તનના ઢાળમાં રાખતા હોય તો ગાનારા ને સાંભળનારા ને બધાને ખૂબ આનંદ આવે, હે નકર તો કે બંધ કરે તો સારું આવે ઘડી, હે એટલે મહારાજ ને પણ ખૂબ રાજી થાય ને. હે જાગડે આ કીર્તન બોલ્યા અરુણેશ ને, અરુણેશ ને બધાના કંઠ કેટલા સરસ મીઠા છે. કેસર કેરી જવાળી કીધું ને, કેસર કેરી, કેસર કેરી તમે ખાધી, એટલે એ કેસર કેરીમાં એવી મીઠાઈ શું. અહીંયા ટોપલો પીડ્યો હોય ને તો આખા હોલમાં એની સુગંધ ફોયરમ પ્રસરે, હો છૂટે. અહીંની કેરી આવે ને તો આપણને તો ઠીક છે, એમાં કાંઈ હવા જ કાંઈ હોય નહીં. એટલે કેસર કેરી જો કંઠ બધામાં મીઠાઈ છે, અને બધાને સંગીત ને જ્ઞાન ને હાલ ને છાલ ને બધા મજા આવે સાંભળવાની કીર્તન ભક્તિ. અને આ ઓનલાઈન સાંભળનારા બધા ભક્તો બધા ખૂબ રાજી થતા હોય. હા, ગુરુ મહારાજ ત્યાં ઇન્ડિયા બેઠા બેઠા આ બધો પ્રોગ્રામ જોતા હોય ને, હે, તો બધાને નામ લઈ લઈને યાદ કરે, માનત ને સોહમ ને સાહિલ ને બધા, હે માનત, બરાબર ને? જો તો એ એવા મોટા સંત આપણને યાદ કરે, આપણે તો એમને યાદ કરીએ, પણ એ યાદ કરે એ જ આપણી ભક્તિનું ફળ છે ને. આજ તમારે ઉધડું છે, આજ ઉધડું છે આ બધું. હા, આ સંતો બધા સાનાટીઓ ગયા છે, પૂજ્ય ભગવત ચરણ સ્વામી ને શાંતિપ્રિય સ્વામી ને આ નવા વર્ષમાં બધા ભક્તોને મળાઈ જાય, અને બધા ભક્તોને પધરામણીથી જાય મળાઈ જાય, નવા વર્ષમાં સત્સંગનો લાભ મળે. અને આજે ત્યાં સાન એન્ટોનિયો અન્નકૂટ ઉત્સવ રાખ્યો છે, બધાએ ભક્તોએ પોતપોતાની ઘેરે પવિત્રપણે અલગ અલગ વાનગીઓ બનાવી મહારાજની આગળ એ અન્નકૂટ ધરાશે, પદ બોલાશે, બધા ભક્તોને એનો લાભ મળશે, ભુક્તિનો લાભ મળશે. અને મુક્તિનો તો લાભ મળશે, પણ ભુક્તિનો, ભુક્તિ એટલે હું છેલ્લે આપણે સભા પૂરી થાય ને ડાઇનિંગ હોલમાં જવાનું હોય ને એ ભુક્તિ ભોજન. હા, મુક્તિ એટલે અહીંયા મુક્તિ મળે અને સામે ભુક્તિ મળે, સમજે? એટલે બેય જોયું મહારાજે, જો બેય, હે, મહારાજે જમાડ્યા છે ખૂબ, અને સત્સંગ જ્ઞાન વાર્તાઓ પણ ખૂબ કરી છે. ત્યારે સંતો ત્યાં પધારે એટલે મારે અહીંથી અહીંયા કથામાં પછી, એટલે આજે ઉધડું છે, સમજે? ઉધડામાં સમજે તમે નહીં, ઉધડું ગામડામાં ઉધડું રાખે ને મોટા વડીલો આ શ્રેયસ ને, કા ઉધડામાં ખબર ન પડે, બટુક દાદાને ખબર પડી જાય. ઉધડામાં ઉધડું એટલે ભાઈ તમે એટલું કામ છે એટલે કલાક કે રોજ એના ઉપર નહીં, તમને એટલા આપી દઈએ, આટલું કામ પૂરું કરી દેવાનું, કાંઈ વાંધો નહીં, હાલો. એને ઉધડું કહેવાય, એટલે એ ઉધડું. એટલે મારે ઉધડું છે અહીંથી કીર્તન ભક્તિમાંથી ત્યાં નામ ને બધે. સખી રે ઘનશ્યામ ઘોડલા ખેલાવે, સખી રે ઘનશ્યામ ઘોડલા ખેલાવે, તારિયા સવારી આવે રે, તારિયા સવારી આવે રે, સખી રે ઘનશ્યામ ઘનશ્યામ ઘોડલા ખેલાવે, તારિયા સવારી આવે, ઘનશ્યામ ઘોડલા ખેલાવે, તારિયા સવારી ઘોડલે કે ઘમરને ઘેરિયો હે, ઘોડલે કે ઘમરને ઘેરિયો હે, શ્યામ શોભામે શ્યામ સમન કો શોભામે રે સખી રે ઘનશ્યામ ઓડલા કે લાવે સખી રે ઘનશ્યામ ઓડલા કે લાવે તારે અસવારી ઘનશ્યામ ઘોડલા કે લાવે સખીરી ઘનશ્યામ ઘોડલા કે લાવે ઓ માનંદ મન જાય ફકીરી ઘનશ્યામ ઘોડલા કે નામે ફકીરી ઘનશ્યામ ઘોડલા કે નામે બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની સાથે રહીને કેવા દર્શન કર્યા છે. આ તો કોઈ કાલ્પનિક તો નથી બનાવેલા, પ્રગટ મહારાજની સાથે રહી મહારાજના દર્શન કરીને એ કીર્તનો બધાય. પરિવાર આપણે મહારાજનું સ્મરણ કરીશું, ત્યાર પછી આપણે ઉધડું જ છે આજ, માનત પોણા છ કેટલા હવા છ એ પૂરું કરવાનું છે અશ્વિનભાઈ. એટલે આપણે મહારાજ, આપણે મહારાજમય રહેવાનું છે. મહારાજના કીર્તન કથા એ મહારાજ કે મારી મૂર્તિ છે, એનું ધ્યાન ભજન સ્મરણ બસ. એટલે આપણે કાંઈ જો આપણે કાંઈ લેવા દેવાનું કાંઈ છે નહીં, એમ જ ત્રણ ટાણા ખાવો ને ત્રીસ દિનો મહિનો, ત્રણ ટાણા નથી. એટલે ભરતભાઈ મને બહુ બિચારા થઈ, એમને કીધું, પણ હવે પેદી તો આપણે પ્રસંગ રૂપ બોલાણો, પણ હવે અત્યારે સમય પણ આવતા, પણ આજે માંડ આવ્યા છે એવું. અરે રાજી થાય ભગવાનના ભક્તો, રાજી થાય. કીર્તન કાઢ્યું મને વળી કડી ભૂલાઈ જાય, આમ તો મોઢે છે પણ હવે ગાવામાં છે ને પછી કડી યાદ આવે નહી. પછી આપણે પેલા કીર્તન આપણે છે ને 6:25 નો ટાઈમ આપ્યો છે, પૂરું કરી દેવાનું બધું. આપણે વતનામૃત કથા આવી જાય એમાં બધું, કથા કીર્તન. શું કરશે આ બધા સાજ વાળા બધા ભૈયા છે ને, બીજું કોઈ છે નહી, તો શું કરશે હવે આપણે? મોડું થોડું બીજું પાંચ ઝડપ રાખજો, થોડીક બે જણા વધારે લઈ જાય. હાલો કીર્તન કાઢો માણકી. શિવમ કે ઝડપથી બોલજો, પણ આમાં જેટલો હલાતો એ રીતે હલાય ને, કે ઘોડી ખેલવાની હોય તો આપણે સ્પીડ પકડાવી. હાલો માણકીએ ચડારે મોહન વન માળી, માણકીએ ચડારે મોહન વન માળી, શોભે મોરે જામા કર્યો ને શોભે ઘણા કમલેશભાઈ ગજેરા અને ભરતભાઈ આપણા ગુરુકુળના વિદ્યાર્થી અને ખૂબ સારા ભક્ત છે બધાય, ને આપણા અનન્ય સેવક ગણાય ગુરુકુળ પરિવારના. એમના પિતા શ્રી ઇન્ડિયા ગયા તો થોડોક કોરોનામાં એમને થોડીક વધારે તકલીફ છે. આપણે મહારાજને ચરણમાં પ્રાર્થના કરીએ, મહારાજ એમનું સ્વાસ્થ્ય ઝડપથી સારું કરે એવી મહારાજના ચરણમાં આપણે ધૂન કરીશું બધા ભક્તો હૃદયના ભાવથી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી વચનામૃતે જાયતો અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ, શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. મુખ્ય શ્રોતા બધા આવી ગયા, અશ્વિનભાઈ ને જસમતભાઈ, ભરતભાઈ છે, ગઢડા મધ્યનો 54મો છે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત ગઢડા મધ્યનો 54મો છે. દરેક ભક્તોએ સ્થિર થઈ મહારાજની મૂર્તિને, મહારાજની પરાવાણી છે, મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી અને જે આ 5 લીટી આગળની આવે છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં મહારાજનું આપણે ધ્યાન થઈ જાય કે મહારાજ કઈ જગ્યાએ, ક્યાં ઠેકાણે, ક્યાં ગામમાં બેઠા છે, એ દરબારગઢમાં બેઠા, લીમડા નીચે બેઠા, કેવા મહારાજે વસ્ત્રો ધારણ કર્યા, એ કેવી શોભાને ધારણ કરી છે મહારાજે, એ એ બધું એનું વર્ણન છે આખું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના જ્યેષ્ઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે. ત્રીજો પહોર એટલે કેટલો ટાઈમ? ત્રીજો પહોર એટલે વહેલી સવારે છે ને. ત્રીજો પહોર એટલે હાલો ને, ત્રીજો પહોર એટલે પહેલો પહોર એટલે અમી હાજ ને, પછી અડધી રાત્રિ ને ત્રીજો પહોર ને ચોથો પહોર ને એમ કહે ને વહેલા. તો આ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી, જો બધું આપણે વંચાય તો આપણને એ ગઢડા પછી દાદા ખાચરનો દરબારગઢ એ લીંબવૃક્ષ એ બધું આપણને દર્શન કર્યું હોય તો એની સ્મૃતિ કરવાની, આપણે એની સાથે સાથે આવેલા જઈએ તો બહુ મજા આવે, આનંદ આવે. એટલે મહારાજ દરબારગઢમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા. લ્યો, ત્યાંથી મહારાજ બજારમાંથી માણકી ઘોડી ઉપર અસવાર થઈ અને આપણે કહીએ ને ગામડામાં કે વાડીએ જઈ આવી. હાલો, એ ગામડામાં હોય તો બધા સાયકલ લઈને જતા હોય, પહેલાં હાલીને જતા, પછી સાયકલની સગવડ થઈ, પછી આ ટુ વ્હીલ આવ્યું. એ પેલા ગામડામાં એક સાયકલ આખા ગામમાં માણ મળતી હોય એટલે, ને હવે તો ઘેરે ઘેરે ટુ વ્હીલો થઈ ગઈ બધી, ને ફોર વ્હીલો આવી ગયું છે. જો આપણે અહીંયા બધી ફોર વ્હીલ જ જોવા મળે, એ લાગટ ફોર વ્હીલ ગાડીઓ, ટુ વ્હીલ જોવા ન મળે. એ તો દેશ કાળ પ્રમાણે બધું અહીંયા હવે ટાયર્ડ ને એટલી બધી બરફ ને પડતો, એમાં ટુ વ્હીલ લઈને જાય તો શું કરે, એટલે સમય અનુકૂળતા એ. એટલે મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા, ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી મહારાજે લક્ષ્મીવાડીમાં ઘણીવાર સુધી, કારણ કે મોટી વાડી છે, જબરજસ્ત કેટલી જમીન, એટલે મોટો પટાંગણ, અને મહારાજ ઘોડી મોડે સુધી મારે આમ ઘણી વાર સુધી ઘોડી ફેરવી. હો, બધે આટો ફેરો કર્યા બધે મહારાજ, પોતાનું હતું ને એ મહારાજ કીધું ને, આ ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કેદી નથી મટવાનો. મહારાજે પોતાનું ઘર માન્યું, એટલે ઘર માન્યું હોય એટલે ચિંતા થાય ને ઘર ધણીને. પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા. વેદી એટલે દર્શન કર્યા ભરતભાઈ? ક્યાં વેદી એટલે? બીજા કોઈ નહીં બોલતો, લક્ષ્મીવાડીમાં વેદિકા ઉપર મહારાજ બિરાજમાન થયા. આપણે સ્મૃતિ કરવાની છે, ધ્યાન કરવાનું છે આપણે બધું, એમ જ. હા, લક્ષ્મીવાડીમાં દર્શન કર્યા ને, નિષ્કુળાનંદ સ્વામીનું. હા, એની પાછળ વેદિકા, ડભાણીયો આંબો, ડભાણીયો આંબોનું છે ને જગ્યા, ત્યાં ડભાણીયા આંબા નીચે ઓટો, વેદિકા એટલે ઓટો, આ ઓટો હોય એટલે વેદિકા કી, તો એની ઉપર મહારાજ બેઠા. ઘોડી પેલા ફેરવી, બધે ફેરવીને પછી ત્યાં થોડી વાર બેઠા વેદિકા ઉપર. એ ડભાણીયો આંબો, ડભાણીયા આંબાની કેરી 12 મહિના મહારાજ જમતા હો થાળમાં. હા, એટલે આપણે એમ કહેવાય ને, ડભાણીયો આંબો, ડભાણીયો બળદ અને ડભાણીયા સુખસ્વામી, એ મહારાજના ઉપયોગમાં. સુખસ્વામી ડભાણના હતા, એમનો પૂર્વાશ્રમ ડભાણના, અને ડભાણીયો આંબો અને ડભાણીયો બળદ, ગોપીનાથજી મહારાજનું મંદિરનું જેટલું કાર્ય બધું પૂરું થયું ત્યાં સુધી એ બળદ ગાડે જૂતી અને પાણી ભરી આવવાનું હોય, એ તો ત્યાં ક્યાં આપણે ત્યાં હતું કાંઈ, એવા આમ સ્વીસ દબો અને ધોધ છૂટે પાણીનો, એ હા કૂવા હતા, પાણી લઈ આવવું પડે, પછી પથરા લઈ આવવા પડે, કાંઈ પણ કામ ઘણું હોય ને એમ. તો એ ડભાણીયો આંબો એટલો કામમાં આવ્યો, એટલે મહારાજે ખુદ કીધું કે આ ડભાણીયો આંબો, ડભાણીયો બળદ ને ડભાણીયા સુખ સ્વામી, એ મહારાજ એટલા કામમાં આવ્યા, એટલા બીજા એટલે બધા આવ્યા છે, એમ કે આપણે બધા મહારાજના ઉપયોગમાં બધા આવ્યા છે, પણ એમ કે આની ઉપર મહારાજનો અધરક રાજીપ હોય એમ કહેવાનું કે મહારાજ કેટલા રાજી છે. અને સુખ સ્વામી તો મહારાજને લહ્યા હતા, એ મહારાજની સાથે અને સાથે દરેક ક્રિયામાં જ્યાં જ્યાં બહાર હોય તો ત્યાં કાગળ પત્ર લખવા હતે. પછી મહારાજ ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. લ્યો આ જેઠ મહિનો એટલે ચોમાસાનો મહિનો આવી ગયો, હા વરસાદી શરૂ થઈ, અને શ્વેત વસ્ત્રો મહારાજે ધારણ કર્યા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી. એટલે સફેદ પહેર્યા હોય અને માથે બાંધે તો આમ અલગ પડે ને, એ મહારાજને જો લાલ રૂમાલ હતો હાથમાં અને લાલ ફૂલ, એટલે મેં માનદને કીધું, મેં કીધું સફેદ રૂમાલ હોય ને તો ઉઠાવ સારો આવે હાથમાં, એટલે લાલ રૂમાલ ફેરવી ને હાથમાં સફેદ રૂમાલ અને લાલ ફૂલ એટલે અલગ પડી જાય ને સરસ દર્શનનું સુખ આવે આપણને. અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો. કંઠને વિશે મહારાજે મોગરાના, બેસો તમે તારા એમ જગ્યા અલગ અલગ, કંઠને વિશે મોગરાના પુષ્પનો, જો લક્ષ્મીવાડીમાં મોટી વાડી તે ગુલાબ મોગરા ગલગોટા એના ફૂલ બધાય સંતોએ વાવ્યા હોય, પાણી પાતા હોય અને ફૂલ મહારાજને તોરા ધરાવે, હાર પહેરાવે, બાજુબંધ ચરણમાં, એ સચ્ચિદાનંદ સ્વામી હતા, સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આપણે વાડીનું ધ્યાન રાખતા ને, રાધાબાગ, રાધાબાગમાં ધ્યાન રાખતા વાડીનું બધું, ન્યા ન્યા રહેતા વાડીનું ધ્યાન રાખે, પછી જામફળિયું ને દાડમી ને એના બધા વાવે, એને બધા હાચવે, માવજત કરે અને એમાંથી સરસ મજાના પાક ઉપર આવ્યા ને વનપક્કે, ભરતભાઈ વનપક્કે ને હાખે પાકેલા, એ ઝાડવા ઉપર પાક્યું હોય ને મીઠાઈસ બહુ હોય એમાં, એટલે એ ઝાડ બધા ફળ ઉતારી ફૂલ ઉતારી ને પછી મહારાજને ત્યાં મોકલાવે, મહારાજના ઉપયોગમાં આવે, મહારાજની ભક્તિ છે સેવા. એ વસ્તુ પદાર્થ નાનો છે પણ એ સ્મરણ કોનું કરાવે છે, ભગવાનનું મહારાજનું, એટલે એ ભક્તિ થઈ ગઈ છે. એ ઘણા સંતો આપણે નિયમ આપતા હોય ને કે ભાઈ તમે ઘરેથી અહીંયા આવો તો કાંઈક વસ્તુ લેતી આવવાની, ગમે એક ફળ છે કે કોઈ શાકભાજી હોય કે દૂધ, એ એવું કાંઈક લેતા આવે, એટલે જ્યારથી લેવા જાય ત્યાં સુધી એને સ્મરણ કેનું રહે, મહારાજનું, મહારાજ માટે લેવા જવું છે, સારું લે, પછી લઈ આવે અને અહીં મૂકે ત્યાં સુધી એને મહારાજનું સ્મરણ થાય કે મહારાજ માટે લઈ જવું છે, મહારાજ માટે. ત્યાં આપણે ન્યૂજર્સીમાં આપણે ભાઈ છે ઇનામદાર સંજીવભાઈ, દરરોજ સવારે ભગવાનની મંગળા આરતીમાં 7:30 અચૂક આવી જ ગયા હોય, રોજ નિયમ ધાર્યો, હા એ આવે પછી જ આરતી શરૂ થાય, નકે આગા પાછું હોય તો 5 મિનિટ આપણે ખોટી થવું પડે કે આગળ આવશે, કારણ કે દરરોજ આવતા હોય. આવે તો એક સફરજન લેતા આવે બરાબર, ત્યાં મૂકે ભગવાનને, પણ એ લઈને આવે ત્યાં સુધી આપણને મહારાજનું સ્મરણ થાય અને એ ભગવાનના ઉપયોગમાં આવે, ભગવાનના સંતો ભગવાનના ભક્તોના ઉપયોગમાં આવે, એટલું જ આપણું કામનું છે, એટલું જ આપણું લેખે છે. એટલે પછી મહારાજે કંઠમાં મોગરાના પુષ્પોનો હાર ધારણ કર્યો અને પાઘને વિશે તોરો વિરાજમાન હતો. મહારાજે પાઘ ધારણ કરી એમાં પણ તોરો, જો મહારાજ વાડીએ પધાર્યા લક્ષ્મીવાડીમાં તો ત્યાં બધો સંતોએ આ બધી તૈયારી કરી રાખી, લ્યો ફૂલના હાર ને તોરા ને સંતો ભક્તોએ, અને મહારાજને શણગાર્યા ધરાવ્યા ભગવાનને, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. દેશ દેશના હરિભક્તો, સાન એન્ટોનિયા ને ન્યૂજર્સીના ને પછી એલે કેલિફોર્નિયા ને શિકાગો ને બધા એમ હશે ને, આ બધા ગામડાના બધા દેશ દેશના, આપણે બધા દેશ દેશના જ ભક્તો છે ને. એ તમારું આપણે ભરતભાઈનું કયો જાળીલા ને કોઈ સુરત ભલગામ ને કોઈ અલગ અલગ ગામ બધા ભક્તો, એ ગુજરાતના છે આપણે ત્યાં સોહિલભાઈ ને, ગુજરાત કહેવાય ને ગુજરાત, હે કેયુરભાઈનું ગુજરાત આ એમ અલગ અલગ બધા ભક્તો પ્રાંત પ્રાંતના થોડી વાર મહારાજ બેઠા હોય તો બાજુમાં બેસી જાય હો અમે બેસી જાય તે મહારાજનું આમ અધરામૃતનું રસપાન કરે હો મહારાજના મૂર્તિના દર્શન કરે પછી હૃદયમાં ઉતારે પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ સાંખ્ય તપ ત્યાગ તીર્થ વ્રત યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને થાવ છું. એટલે મહારાજે સત્સંગને બધાય કરતાં શ્રેષ્ઠ કીધો છે. શ્રેષ્ઠ આ બધા આપણે બધું વ્રત જપ કરીએ એ ખોટું નથી, બધું કરવું જ જોઈએ આપણે, પણ સત્સંગનો યોગ હોય, સત્સંગથી મહિમાથી ભાવથી આપણે કરીએ તો એનો આનંદ આપણને અનેક ગણો આવે છે. એ આપણને ભારરૂપ ન થાય. હે નકર જો આપણને ભાર સત્સંગનો સત્સંગ જીવમાં ન હોય ને આપણે કર્યું હોય હાલો તો પછી આપણને અંતરમાં એમ રહે કે મેં એટલી એટલી સેવા કરી, મેં એટલું એટલું દાન કર્યું તો મારું નામ નથી, મને આ નથી, એટલે થોડુંક રે. પણ સત્સંગ હોય જીવમાં તો એને એમ થાય કે મારું છે, એ બધા ભગવાનના ભક્તોના બધાના ઉપયોગમાં આવ્યું છે એમ પોતાને બળભાગી માને. અને ગુણાદિત્યાનંદ સ્વામીએ પણ વાતોમાં લખ્યું છે ને કે પ્રહલાદજીએ ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં, પછી સત્સંગે કરીને જીતાણા. એ સત્સંગ ગુરુ મહારાજ કહીને સત્સંગ છે એ સાવરણીનું કામ કરે છે. હે સાવરણીનું, હા આવો મોટો કરોડો રૂપિયાનો બંગલો હોય એ પણ એમાં સાવરણી ન હોય તો એ બંગલામાં ધુઆં ઝાળા ઝપટા રજ આ તે બધું જામી જાય. હે સાવરણી તો ફરવી જ જોઈએ છે. એમ નીચે આપણે અહીં બધું વેક્યુમ થઈ ગયા, બધું લોન ને આ તેનું હોય એટલે વેક્યુમ બી સાવરણી જ છે ને, સફાઈ કરે તો સાવરણીનો એ સફાઈનું કામ કરે છે. સાવરણી જો એમ સત એમ આપણો આ બંગલો છે હૃદયરૂપી, આપણા શરીરરૂપી, જીવરૂપી, તેમાં સત્સંગરૂપી સાવરણી ફરવી જ જોઈએ હો, નકર તો કેટલી અંદર જમાવટ થઈ જાય, ધૂળ ને આ તેન બધું એ બધા કેટલી. એટલે એના માટે પણ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું ને કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે નિષદિન, રાત્રિ દિવસ, રાત્રિ દિવસ સત્સંગ કરીએ તો પછી ખાવું હું જોબે જવું પડે ને, આપણે બધું એ બધું કરવું તો પડે. પણ એનો કહેવાનો સ્વામીનો ભાવ એવો કે સતત આપણે આપણે ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું ને કે એ ઘડી પણ જો મહારાજ ભૂલાઈ જાય, આંખનું મટકું મારીએ ને ખોલીએ તો તાળવું ફાટી જાય. ન કે એમની માથે તો કેવડી મોટી જવાબદારી હે, એટલી માટે એટલી મોટી મેન હતા, મહંત હતા, એટલી મોટી જવાબદારીમાં કેટલાય કામ બધા હાલતા હોય ચારે બાજુ, એટલા સંતો 300-400 હોય, ભક્ત 500 હોય, તોય મહારાજનું કેટલું સ્મરણ કરતા હોય છે. તો એટલે નિષદિન સંત એટલે આપ કહેવાનો સ્વામીને કે આપણે કાર્ય કરતા હોય એમાં પણ આપણે ભગવાનને ભેળવી દેવાના, જે આપણે કાર્ય હોય ક્રિયા હોય એ પણ ભક્તિ થઈ જાય. એટલે શાસ્ત્રી મહારાજ કહેતા ને પેટનું કરવું, વેઠનું કરવું ને ઠેઠનું કરવું, બધું કરવું પડે ને. અમે સાધુ થયા હોય હાલો તો તમારે તો શનિ રવિને રજાય આવે, અમારે તો કાંઈ રજાય આવે નહીં. 365 દિવસ સોહિલભાઈ, બરાબર ને? સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઓન ડ્યુટી ચાલુ, લ્યો હે, સતત ચાલુ. કોઈ રવિવાર ન આવે, કોઈ શનિવાર રજાનો દિવસ ન આવે, અને કાંઈ કોઈ પગાર નહીં, લ્યો, ખાતું નહીં, ખીસું નહીં, કાંઈ નહીં. એટલે કહેવાનું કે તમે પણ ક્રિયા, આપણે કર્મ કરવું જોઈએ. આપણે દરેક જે કાંઈ આશ્રમમાં હોય, તમે ગૃહસ્થ આશ્રમમાં હો તો તમારે માતા પિતા સગા સંબંધી દીકરા બધું વ્યવહાર એમાં બધું એને બધાને સાચવવું પડે, કરવું પડે, એ એની સાથે સાથે ભગવાનને પણ રાખવાના. હવે પછી તે પુરુષના જો જેને સર્વ સાધન થકી સત્સંગ સત્સંગ અધિક ટાઈમ થઈ ગયો ને કા 26 હા અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય, હવે એના લક્ષણ કેવા હોય એમ. પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, જેને વિશે આત્મબુદ્ધિ, જેમ કોઈક રાજા હોય ને તે વાંઝ્યો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાયડો દે, મૂછો તાણે, તો પણ એનો અભાવ આવે નહીં. અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનિતિ કરી આવે તો પણ કોઈ રીતે એનો અવગુણ જ આવે નહીં, એ મારો ન હોય, લ્યો એમ કરીને ઉડાડી દે. હવે એ બધે ગામમાં રંજાડ કરીને આવ્યો હોય, કોઈને કોઈ વડીલો બિસાડા વૃદ્ધ હોય, હવે હાલા જતા હોય બજારમાં અને ઓલું પૈડું ફેરવતો ફેરવતો જતો હોય ને અડાડ દીધું હોય, એ બિચારા બાપાને તકલીફ કરી હોય, તો એ બિચારા ફરિયાદ કરીને આવે લઈને, તો એ કે અમારો તો હોય જ નહીં, લ્યો એને કાંઈ દેખાય જ નહીં. એના હવે ગમે એવો હોય, કાળો હોય કે ગમે એવો હોય, ગમે એવો કદરૂપો હોય, પણ એને ક્યારેય અવગુણ અભાવ એનો આવે નહીં. આત્મબુદ્ધિ થઈ ગઈ ને. ગુરુ મહારાજ કહે છે ને કે એક પરિવાર હતો, કોઈ આપણે શું કે નાતી જાતિ તો ન અત્યારે, પણ એક પરિવાર હતો, એને એકે દીકરા નહીં. એટલે માતાજીના ઉપાસક, એટલે ભગવાન માતાજીને આમ પ્રાર્થના કર્યા કરતા હોય, હે માં કે તું મને શેર માટી, તારે ક્યાં તાણી છે, આ શેર માટી દઈ દે ને, એક શેર માટી. એટલે એક દીકરો પરિવારમાં ગ્રહસ્થ હોય, એને દીકરો ન હોય અને ઘર ખાલી ખાલી લાગે, એટલે એ તો એની પરિસ્થિતિ અને બધી એને ખ્યાલ હોય. એટલે માતાજીને દયા આવી, તે એક શેરને બદલે હરિકૃષ્ણ 8 શેર આપી દીધી. 8 શેર એટલે 8 આપ્યા, 8 દીકરા થયા. પણ બધાએ કેવા તો સામે પૂરે હાલે એવા, હો સામે પૂરે, સામે પૂરે હલાય, પણ એ સામે પૂરે હાલે એવા, લ્યો ગામમાં અનિતિ કરી આવે ને ડખા કરી આવે ને બાંધી આવે ને બધું, એ પછી કોકને બીજા કોકને કાંઈક ને કાંઈક ફરિયાદ લઈને આવે, એ કે આ તમારા છોકરાને તમે કાંઈક વારો, એને કાંઈક સમજાવો. એ તો કે ભલે ને છોકરા ગમે એવા હોય, છોકરા ક્યાંથી, એ છોકરા ક્યાંથી, એ તમારો તો કે આ જીવ લઈ જાય આ છોકરા બધા. ગુરુ મહારાજ બહુ સરસ આ વાત કરે, તો એમ કે એનો કાંઈ એને અભાવ જ નહીં, લ્યો અવગુણ અભાવ. એની માને હોત ને રંજાડે, હેરાન કરે, રોવર આવે, આ કેટલું કરે, પણ તો એને એનો જરાય અવગુણ અભાવ આવે નહીં. એવો ભગવાનના આ સત્સંગની અંદર આપણને સંતો, ભગવાનના ભક્તો, નાના મોટા ભાઈ, એનો કોઈનો આપણને અવગુણ અભાવ આવે નહીં, તો આપણને એ સત્સંગનું ફળ છે. શા માટે જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે, તેણે સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ. એ વાર્તા ભાગવતમાં કહી છે, જે યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતૃકે સ્વધી કલત્રાદિષુ ભૌમ ઇજ્જતિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચિત ને સ્વભિઘ્નેશ સયેવ ગોખરઃ. શાસ્ત્રી મહારાજ આ શ્લોક બોલતા હોય એટલો સરસ ઉચ્ચારણ સાથે, હો સ્પષ્ટ શબ્દમાં એક એક એ શ્લોકને વિશે આ વાર્તા યથાર્થ કહી છે. હવે આ વચનામૃત આત્મબુદ્ધિનું આવ્યું કે આપણને આ સત્સંગમાં જેવી આપણને દેહમાં સ આત્મબુદ્ધિ છે, દેહના સગા સંબંધી પરિવારમાં એવી આપણને ભગવાનના સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ થાય, એનો કંટાળો ન આવે અને કાયમ દિવ્ય બુદ્ધિ રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. અત્યારે પૂજ્યપાદ ધર્મકિશોરદાસજી સ્વામી આપણને કથાનું શ્રવણ કરાવ્યું, ત્યારબાદ અત્યારે આપણે પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના વિડીયો કથા દ્વારા શ્રવણ કરશું, સ્વામીને સાંભળશું. અને હા, તો અત્યારે વિડીયો કથા. મૈત્રેય મહારાજ વિદુરજીને મહારાજા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એમના વંશની કથા આગળ આગળ કહે છે. જે બંને ભગવાનની પૂજા સમાન, ક્ષત્રિયોને ભગવાનની પૂજા સમાન કીધા છે. ક્ષત્રિયોને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાય, પ્રજાઓનું રક્ષણ કરનારા, ચોર ડાકો લૂંટારા થકી રક્ષા કરનારા, એમાં ઈશ્વરનો અંશ હોય છે, કહેતા ઈશ્વરની શક્તિ છે, તેજ પ્રતાપ. અને એ મનુ મહારાજની વંશની કથામાં ઉત્તાનપાદ રાજા, એમને બે રાણીઓ, એક સુરુચિ અને એક સુનિધિ, સુરુચિના દીકરાનું નામ ઉત્તમ છે અને સુનિધિના દીકરાનું નામ ધ્રુવ છે. આ જીવને પણ આ બે વૃત્તિઓ, ઈચ્છાઓ, રૂચિઓ રહેવાની. સુરુચિ રાજાને માનીતી છે, સુનિતિ અણમાને તે છે, ગમતી નથી. એમ જીવને પણ રુચિ પ્રમાણે રહેવું, ખાવું, ગમવું, બોલવું બધું બહુ ગમે, પણ નીતિ ન ગમે, ન્યાય ન ગમે. પણ સુરુચિના દીકરાનું નામ ઉત્તમ છે અને સુનિતિના દીકરાનું નામ ધ્રુવ છે. જેના જીવનમાં નીતિ છે, ન્યાય છે, સદાચાર છે, મર્યાદા છે, એવા મનુષ્યને ધ્રુવ જેવા દીકરા. ધ્રુવનો અર્થ થાય અચળ, ધ્રુવનો અર્થ થાય બરાબર દ્રઢ, ટકે. જેના જીવનમાં નીતિ છે, ન્યાય છે, એને મળેલી સંપત્તિ લાંબા સમય સુધી ટકે છે, ભલે ધીમે ધીમે વધે. અનીતિ સે ધન હોત હૈ વર્ષ પાંચ કે સાત, તુલસી દ્વાદશ વર્ષ મે જડા મૂળ સે જાત. અનીતિથી મેળવેલું ધન ઝડપથી વધે, પણ એ જ્યારે જાય ત્યારે નીતિનો હોય એ હોતી લઈ જાય. પોદળો જમીન માથે પડે તો પોદળો તો જાય પણ ધૂળ જાય, એમ અનીતિનું ધન આવેલું જઈ જાય છે. જ્યારે આપણું હક ન હોય એ હોતી લઈ જાય. નીતિથી મેળવેલું ધન લાંબા સમય થોડું વૃદ્ધિ પામે પણ ટકે લાંબા સમય સુધી. જેમ વડલો વાવે પછી 5-10-15 વર્ષે છાંયો થાય પણ પચે 100-200 ટકે 100-200 વર્ષ સુધી. અને ભાદરવામાં ભીંડો વાવે તો 2 મહિનામાં તો માથોડું થઈ જાય 5 ફૂટ, પણ હાટે આહો કારતકમાં વયોઈ જાય. એમ જેના જીવનમાં નીતિ છે એને કાયમ સુખ ભગવાન વિશેષ લાંબા સમય સુધી ટકે એવી કૃપા કરે છે. રાજાને વિચાર થયો, આ મને રાણી ગમતી નથી. જૂના જમાનામાં તો આવું બધું હતું, આપણે હું જાણીએ છીએ. એટલે ન ગમે ને એ રાણીને અણમાનેતી કે એને રાજમહેલ બીજું ત્રીજું દાસ દાસીઓ આપે પણ માનેતી જેવું વાલ પ્રેમ નહીં. એટલે આ રાણીવાસમાં રહે છે એને બદલે જુદું આપણે મકાન બંગલો બાંધી દઈએ. પણ એનાથી સુનીતિ માતાનું મન બહુ નારાજ થઈ ગયું, દુઃખી થઈ ગયું. સ્ત્રીઓના જીવનમાં કેવળ સંપત્તિની જ ઈચ્છા નથી, પતિના સ્નેહની પણ અતિશય પૂરી ઈચ્છા હોય. સંપત્તિ સગવડતા બધી હોય પણ ધણીને એના ઉપર હેત ન હોય, અતિ વાલ ન હોય ને કંઈક બીજે હેતુ હોય તો. આ સુનીતિને સગવડતા બધી મળતી પણ ધણીનું હેત નહોતું, એટલે એ મનથી બહુ દુઃખી હતા. મનમાં એમ થતું અરે યજ્ઞી, લગ્ન થયા પછી કેટલા વર્ષ સુધી રાજવી મારી સાથે કેવો વાલ હેત રાખતા. અને હાકરને હાદે બોલાવતા, હાકરને હાદ એટલે એ મીઠા ટહુકાથી, હાકરના હાદે બોલાવતા ધરણીનો ધણી, હવે કૂંચાજી કાઢે અમને જેઠવે જાતા કર્યા. શું કરીએ હવે, કયો ખેતર ખાય વાડ, ખેતર જ વાડ ખાય, ખેતર ખાય વાડ, તઈ રખોલા એના કોણ કરે, ક્યાં કરવો પોકાર, સાચું હોર થયો ભણે. હવે કોને કહેવું, ધણી જો આવું કરે તો પછી એને ફરિયાદ કોણ સાંભળે. પણ એને નાના એવા ધ્રુવ દીકરા છે, મનમાં ઘણી વાર એમ થાય આના કરતા હું મરી જાઉં. પણ વળી વિચાર થાય, હું માં બેઠી છું તોય મારું અણમાં આવું થાય છે અપમાન, તો હું કોઈ સંજોગોમાં મરી જાઉં. હીરાકણી ચૂસી લે બીજું ત્રીજું જૂના જમાનામાં ઘણું હતું રાણીવાસમાં, તો આ મારા નાના દીકરાનો શું. એ દીકરાને જોઈને જીવતી હતી. અને આજના જમાનામાં પણ ઘણા ઘરે હશે, અને 5-5 વર્ષ પહેલાં તો હતું, પેટમાં બાળક હોય, દીકરો કે દીકરી કાંઈ નક્કી ન હોય, એ પેટમાં 8 મહિના હોય અને ધણી ગુજરી જાય. એ જન્મેલા દીકરાએ બાપનું મોઢું પણ ન જોયું હોય, એકાદ વર્ષ ન હોય તો એને સાંભળે પણ નહીં. એવા નાના દીકરાને જોઈ માને એમ થાય, અરે ધણી વિના જીવવું શું કામનું, આના કરતાં મરી જાઓ. પણ વળી નાનો છોકરો એને જોઈને એમ થાય, છોકરાનો કોણ માટે, દીકરા માટે પણ હું કડવા વચન ઝેર આદિક પીને, આ કડવા વચન રૂપી ઝેર જ છે દુઃખ, પીને પણ હું જીવીશ. પતિ ગુજરી ગયા પછી નાના છોકરાને દેખી અને ઘણી વાર માને મરવાના મન થાય પણ મરે નહીં, કે પતિ પાછળ એને મરવું હતું તેમ છતાં જીવવું પડતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના હોળામાં બાળક રમતું હતું. પત્નીને મૂકીને પતિ સ્વર્ગે સિધાયા. હે આ દીકરાનું મોઢું એના બાપના જેવું છે, કાલ સવારે મોટો થઈ જાય. આજના જમાનામાં પણ ઘણા કુટુંબમાં બહેનો આવી રીતે રહેતા હોય, પણ હવે જમાના પ્રમાણે એના સસરા સાસુ દીકરીના બાપ બધાની સાથે ચર્ચા કર્યા પછી ઘણા સસરાઓ નાની ઉંમરના દીકરીઓ હોય, લગ્ન દીકરા સંતાન નથી આ હોય તો સાસુ સસરા દીકરાની વહુને દીકરીની જેમ બીજે કરે વળાવતા હોય એવું સાંભળ્યું છે. પણ રજવાડાઓ હજી અમુક જ્ઞાતિઓ એમને આખી જિંદગી બીજું ન પણ કરતા હોય એવું પણ બને. કારણ કે દીકરા નાના છે, સભામાં બેઠેલા બધા મોટી ઉંમરના છો, પણ આ જમાનામાં એવું બને છે વાલા ભક્તો, લગ્ન કર્યા પછી વરસ બે વરસ ત્રણ વરસ થાય, ધીમે ધીમે પતિ પત્નીને શણભણ થાય, દીકરા દીકરીનો જન્મ થાય અને એવી આંટી પડી જાય કે આંટી પછી સમજણ વિના ઉકલે નહીં, આંટી કાઢે અકલથી અને ગૂંચ પડે ન મૂંઝાય, તાણીને તોડે નહીં તો ઘર સૂત્ર સુહાય. મન દુઃખ થઈ ગયું, છૂટાછેડા થતા વાર લાગતા નથી, એ વાહે રહ્યો એ દીકરો કે દીકરી એનું હું, જો માં રહી દીકરો દીકરી જાય તો પણ માં છે એટલે વળી દુઃખી ન થાય, તેમ છતાંય એવું એવું, અને જો માં કે અહીંયા રાખો અને હું એકલી જાય બીજું ઘર કરે પછી બધી શું સ્થિતિ. ગુરુકુળમાં વાલા ભક્તો એટલા છોકરા છે ને, આ 10-15-20 વર્ષથી આ વરહો વરે એકાદો એવો કિસ્સો હોય, છોકરો ભણવા આવ્યો હોય, એના બાપને માને ભણતું ન હોય, માં પાસે હોય તો કે હું મૂકી જાઉં પણ એના બાપાને મળવા દેતા નહીં. હવે અમને શું ખબર કે એના બાપા કોણ છે, છૂટી હોય મળતા હોય, મળવા આવે ને અમને ખબર ન હોય ને ખબર પડે એટલે થોડું વહેલું થાય, કે હું કામ એને મળવા દો. હવે અમને શું ખબર પડે આ એના બાપા છે, મૂકવા તો એ નહોતા આવ્યા, અને કા બાપા રહ્યો હોય તો એને ના પાડતા જાય, એની માં મળવા આવે તો નહીં દેતા, કેમ તો કે અમારે એવું બધું છે. પછી કોક કોક છોકરા અમને હમણાં મળે બિચારા, એવું કહે સ્વામી મારી મમ્મીને મારા પપ્પાને પડે નહીં, એ ભાઈ નોખા એમાં મારો હું વાંક. અમે કહી ભાઈ તારો વાંક કાંઈ નહીં, તારા માતા પિતાએ જાતું ન કર્યું એને લીધે બધી તારે પીડા અને દુઃખ ભોગવવી પડે. આવી જ્યારે આંટી આવે ત્યારે આંટી કાઢે અકલથી, ઘૂંચ પીડે ન મૂંઝાય, આ ઘૂંચ કહેવાય, તાણીને તોડે નહીં ફાડ દઈને તો ઘર સૂત્ર સુહાય. માટે લગ્ન કર્યા પછી તમારે એવા પ્રસંગો બનતા જોઈએ, દીકરા દીકરીના શું કરો તમે, પણ હજી એને દીકરા દીકરી ન હોય તો એટલે ઉપાધિ તો હશે. આવા જો સુનીતી માથાને એમ થાય આના કરતા હું મરી જાઉં, ના ના મરવું કેમ, જિંદગીમાં કોને ક્યારે દુઃખ આવે એ કંઈ ખબર નથી. જેના બાપ મિથિલાપતિ જનક મહારાજ એવા સીતાજીને પરિણ્યા પછી થોડાક દી થયા ત્યાં વનવાસ, વનવાસમાં ધણીને આર્ય ન રહેવાનું, ક્યાંય લંકાને અશોક વાટિકામાં, એ વળી 14 વર્ષે અંત આવ્યો હશે ને જ્યાં આવ્યા ત્યાં મેણાથી પાછા પ્રભુએ વનમાં વળાવ્યા. ધરતીની દીકરીએ ધરતીના જેટલું સહન કર્યું. સીતાજી ધરતીના દીકરી છે. આમાં અનેક એને દુઃખો આવ્યા. અહીંયા સુનીતિમાએ એના દીકરા ધ્રુવને કોઈ દી એમ નહોતું કીધું કે બાપા હું અણમાનીતી છું. એ ઘણી વાર પૂછે, માં મારા બાપુજી ક્યાં છે? બેટા એ હામો રાજભવન છે ને ત્યાં છે, એમાં ત્યાં ન જવાય, જાહું ને આપણે એમ કરી કરીને દી કાઢી નાખે. 4-5 વર્ષના થઈ ગયા. વાલ્મીકિ ઋષિના આશ્રમમાં ઉછરેલા લવ અને કુશ ઘણી વાર સીતા માતાને પૂછે, માં અમારા પિતાજી કોણ? બેટા તમે બાપા જી કયો ને એ આ મહર્ષિ છે. આપણે એમ જી, હા બસ આ તારા પિતા એમ તો બોલાય નહીં. જી કયો ને બેટા એ આ મહર્ષિ છે, જાઓ રમો બીજા વનવાસી સાથે, મેં બધા રમો, ધનુષ બાણ શીખો. કોઈ દી સીતાજીએ એને કીધું નહોતું. મનમાં એમ થાય, આ નાના નાના દીકરાને હું કહું કે તારા બાપાએ રામે મને વગર વાંકે કાઢી મૂકી છે, તો નાના છોકરાના મનમાં એના બાપ પ્રત્યે વેર થાય. મોટો થઈને બાપને અરે વેર કરે, મનમાં આંટી પડે. મારે એના હૃદયમાંથી પિતૃભક્તિ નાશ પામવા દેવી નથી, એટલે સીતાજીને આજ દી સુધી હોમ પાડે છે. એના હૃદયમાંથી મારે પિતૃભક્તિ નાશ પામવા દેવી. ધ્રુવજી ક્યારેક પૂછે, એમાં મારા પિતાજી? બેટા હામાં આવ, જો રાજમહેલ થયો તો માં હું ન્યા જાઉં આજ? કેમ હવે ના પાડે, છોકરો મોટો થઈ ગયો, જા માં જાઉં? તું આવીશ? તું જીઆઈ પછી આવીશ. હું કે માં દાસી કે કોઈ ભેળા વહી ગયા. રાજ સિંહાસનમાં રાજા બેઠા છે, એના બીજા નાના દીકરા ઉત્તમ ખોળામાં રમે છે, સભા ભરાઈને બેઠી છે. ધ્રુવજીને દેખી એને પણ એમ થયા, જો આ તારા પિતા, જો પિતા બેઠા સિંહાસન, છોકરું બીજું શું સમજે. એકદમ પિતાની પાસે ગયા. પિતા પિતા મને તેડો, મને તેડો, આમ કરવા માંડ્યા. બાપને જરીક હયું તો પીગળું, જરીક આમ કરવાની ઈચ્છા થઈ, પણ સુરુચિ રાણીએ હામું જોયું. હામું જોતા બ્રાક લાગી ગઈ. બાપ હજી બોલે તેડે, એના પહેલા તો રાણી સુરુચિએ બોલ્યા, હય ન્યા તાર, તું ન્યા આવતો ને ખોળામાં, આમ આઘો પર આઘો પર. માં અમારા પિતા નહી છે? તારા પિતા તો માં આ ભાઈ બેઠો, આમ હું હતી ન બેહું? તો કે નહીં. કેમ? તું મારા પેટે જન્મો નથી, એટલે એટલે તું સમજો ને. હા હા બાળ, મારા આ તારા બાપના ખોળામાં બેહું હોય તો વનમાં જા, તપ કર, આરાધના, ભોનવીને આવા બાપના ખોળામાં ન બેહાય. જા, નાનું તો એ નાગનો કણો, નાના હોય પણ નાગના કણા હોય. સીતાજી જ્યારે રઘુનાથજી ધનુષ તોડતા તોડવા જરી કામ જાતા હતા પાસે, ત્યારે બીજાએ કીધું, અરે પણ આ નાના એવા છોકરા રઘુનાથજી કેમ તોડશે? દાસીઓએ વગેરે એમ કીધું, સીતાજી એ નાના નથી, રીપુ રોગ અહી આ ક્ષત્રિયના દીકરા છે, તેજવંત લઘુ ગનિય રાની, આ તો તેજસ્વી કહેવાય, એ નાના ન કહેવાય, તેજવંત લઘુ ગનિય નાની રાની. રાનો ઘણ નાના હુંડલામાં લઈ ગયા, પણ આ રાજબીજ કહેવાય. હરી દુશ્મન નાનો હોય ને તો એ કોઈ વિશ્વાસ ન કરે. એ તો પૃથ્વીરાજ ચૌહાણ જેવા કેટલાય વખત જવા દે, એને એકવાર ન જવા દીધો. દુશ્મનનો વિશ્વાસ નહીં, નાનો હોય તો. અરે રીપુ એટલે શત્રુ, રોગ. આપણા શરીરમાં રોગ નાનો હોય, માથું મારી ગઈ એમને બતાવશું બતાવશું કરીશું, લાંબો થઈ જાય, ડાક્ટર કહે હવે ત્રીજા સ્ટેજ આવી ગયો છે, હવે તો બહુ મોડું થઈ ગયું. બોલો, શત્રુ રોગ અને ઋણ એટલે કરજ. એટલે આ રામાયણમાં લખ્યું ઋણ રીપુ રોજ. આ તો ક્ષત્રિય કુમાર. આજે પણ ક્ષત્રિયોમાં રજપૂતોમાં એવું તેજ હોય હે તો આ તો સૃષ્ટિની આદી વાત. ધ્રુવજીને થોડું બહુ દુઃખ થયું. એટલે રડવા માંડ્યા. રાજાને યદ તો થયું પણ કઈ બોલી નહી ગા. કેમ? એની રાણી સુરુચિ, એની ઉપર બહુ યદ હતું, અને વાલ પ્રેમને લીધે મોહને લીધે કઈ બોલી ન શક્યા. તીર તોમર અને તલવારના ઘા ગણાય સહનાર, પણ નારીના નયન સંડ કોઈ નથી ખમનાર. તીરના ઘા સહી લે બંદૂકના તરવાયરુના, પણ નારીના નયન સર કોઈ નથી ખમનાર. એટલે તો તુલસીદાસજી મહારાજે લખ્યું કે નારી નયન સર જાહી ન લાગા, કોરા ક્રોધ તમનિષી જો જાગા, લોભ પાશ જહિ ગરન બંધાયા, સોઈ નર તુમ સમ હે રઘુરાયા. સુગ્રીવ કે છે રઘુનાથને, મારો વાક નથી, મને રાજ મળી ગયું, વર્ષારૂતિ વીતી ગઈ તો હું આવી ન શકું, માફ કરો. નારી નયન સર જાહીને લાગા, લોભ પાશ જેહી ગરન બંધાય, લોભનો પહલો જેને ગળે વીંટાણો નથી. સો નર તુમ સમય એ રઘુરાયા. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એક શ્લોક બોલતા, પુરાણી સ્વામી પાસે મોટા થયેલા અને સાંભળેલી કથા, બહુ હરિભક્તો બેઠા છે, જૂના વિદ્યાર્થીઓ હરિભક્તો. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તો યા સદ્વિભુજો પરમેશ્વરા. એ બે ભુજાળો ભગવાન જાણો. પુરાણ સ્વામી એમ કહેતા, સારધાર રહે કામ ક્રોધ દોષો ને જીતી, જીવન હરખું એક દારૂ રેણી કેણી, સારધાર રહે વાકું સલામ હજાર વાર. કવિઓ એમ કે કે આખી જિંદગી સારધાર જો, એક હરખું જીવન, સારધાર રહે વાકું સલામ હજાર વાર, પારાવાર જીતે વો તો દૂસરો પરમ. રાજા ઈચ્છા તો થઈ પણ બહુ, અને જેમ હરપને લાકડી મારે ફોફાડા મારે એમ ધ્રુવજી વ્યાકુળ થઈ ગયા. શાસ્ત્રો એમ કે છે વાણી એવી હારી બોલવી કે વિચારીને યાર ઉચાર વાણી. વાણીના ઘા સિંહને કૂતરા જેવો કીધો ને ભૂલો નહીં એવો એક દાખલો પેલા દેવાય. વાણી વિચારી ન જો ન બોલે તો એ વાણીનો ઘા એવો કુહાડો કે રૂઝાય નહીં, રોઠો ન વળે, મરાય ત્યાં સુધી ગણાય નહીં. તો વાણી કેવી બોલવી? તો કે સત્યમ પ્રિયમ હિતમ બૃહ્યાત. સત્ય કહેવું, સાચું કહેવું, પણ સાચું કહેવામાં પ્રિય લાગે એવું સાચું કહેવું, અને હિત થાય એવું સાચું કહેવું. બાપ દીકરાને સાચું જ કહે, હિત થાય એમ જ કહે. પણ હવે 18, 20, 22, 25 વર્ષના દીકરાને તાણી તાણીથી વડકા ભરીને બધાય વિશે તો સારું ન પણ લાગે, નહી કહે. 10-12 વર્ષનો હતો ને ફળિયામાં આવે, મોડો ખાટલે બેઠા હોય ને લાકડી હાથમાં લઈને વાહે ધોળે નોલો દરવાજામાં બારીમાંથી વિયો જાય બજારે, એ હાલે. પણ 18 વર્ષના ને એમ ન કરાય, કારણ કે પછી હવે જુવાન. એટલે લખ્યું, પ્રાપ્તે 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરે. 16 વર્ષ ન થાય એટલે બાપે માએ દીકરાની આરે ભેરુની જેમ રહેવું, મિત્રની જેમ વાણીથી વર્તનથી. તો પણ કાંઈ માનતો નથી એને દેખાવીને, ઠીક છે, માવતરનો જીવ છે, હેતુ હેતુ કહી, છતાં ઊંચે હાદે માવતર ન કહે તો પાડોશી થોડો કહેવા આવે, ન કહે તો માવતરનો વાંક પણ ખરો. કેમ? બાપ થઈને એનું ઘડતર નથી આ કરતા તો બીજા કોણ કરે? અને એવી મીઠી વાણી. ધ્રુવજી રડતા રડતા આવ્યા. સુનીતિ માને થયું, અરે આ દીકરો બાપના ખોળામાં પાસે જતો તો હરખથી આવવો જોઈએ, એને ભલે રડતો રડતો કેમ બેટા? ધ્રુવજી ઈબકા ભરે કાંઈ બોલી નથી શકતા. દાસીએ કીધું, માં આવું થયું. લે આ એ હું અણમાને છી, પણ આ દીકરો તો એનો છે ને, દીકરો એનો જ છે, એની આરે આવડા એરે બાળા રાજા એરે વ્યાર કરીને હું છે એમાં. એના હૃદયમાં ઝેર રેડી દીધું. મોટો થાય કદાચ એના હૃદયમાંથી પિતૃભક્તિ નાશ પામે, પણ મારા દીકરાના હૃદયમાંથી પિતૃભક્તિ નાશ ન પામે એમ મારે હવે કરવું છે. જો ડાઈમાં માં કેને કહેવાય, આ ધ્રુવજીની કથા માને માં થતા શીખવાડે છે. માએ વિચાર કર્યો, મારા દીકરાને એને મનમાં વેર ન રહે એવું કરું. બેટા તને તારી માએ આવું કીધું, તને દુઃખ લાગ્યું ને? દુઃખ લાગે મને બે આવવા ન દીધો, આમ કે તારી માં રાણી નથી એવું બધું માં હશે. બાપા તને ભલે કીધું, બસ એને મોઢે કીધું છે ને, હા તઈ હું ભલે કીધું, તને માર્યું નથી ને કાંઈ? તો કે નહીં. ચીણોટિયા ભીરા? તો કે નહીં. એને મોઢે બોલ્યા ને? હા ભલે ને બોલ રે. આજ હતી 5-7 વર્ષના છોકરા બજારોમાં રમે અને પાડોશીનો છોકરો કંઈક ગબે ગાળું દે અને આવે અને રોવે તો એની મા એને એમ કહે, હશે તને ગાળું બોલ્યો ને? હા હશે. એ એનું મોઢું ગંધાય, બસ હાલ અંદર વી આય, એનું મોઢું ગંધાય. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય સંતો, વાલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. કથાનું શ્રવણ કરતા હોય તો સહેજે અત્યારે એક વિચાર આવ્યો કે છેલ્લા 10-11 મહિનાથી આપણે આ વૈશ્વિક મહામારીમાં છીએ, પણ મહારાજની ખૂબ દયા અને ખૂબ કૃપા છે કે ટેકનોલોજીના માધ્યમથી પણ સત્સંગ આપણો હરહમેશ ચડતો ને ચડતો રહ્યો છે. અને સ્વામી જ્યારે કથા કરતા હોય તો સહેજે તમને એમ થાય કે સ્વામીના તમે ભાવ જુઓ, એક્સપ્રેશન જુઓ, તો તમને એમ થાય કે લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હોય. તો મહારાજને પ્રાર્થના કરીએ કે આવા મોટા સંતોના દર્શન અને આ કથા જલ્દીથી આપણે લાઈવ પણ સાંભળી શકીએ. એ સાથે અમુક એનાઉન્સમેન્ટ્સમાં વાત કરતા, આપણે જેમ ઘણીવાર વાત કરી છે એમ બાલ સંસ્કારની શિબિર ખૂબ નજીક આવી રહી છે, પાવર ઓફ સિમ્પ્લિસિટી, December 24-26. આ ફ્લાયર બધા પેરેન્ટ્સને ઓલરેડી અલગ અલગ કમ્યુનિકેશન માધ્યમથી મોકલાયું છે, પણ રજિસ્ટ્રેશન હજી ઘણા ઓછા આવ્યા છે. તો બધા માતા પિતા જે છે એ ખાસ ધ્યાન રાખે કે આપના બાળકો જે બાલ સંસ્કારમાં છે તો એમનું આ શિબિર માટે રજિસ્ટ્રેશન કરાવી દે, એ લિંક પણ એમાં અવેલેબલ છે. ત્યારબાદ આપણે બે અઠવાડિયા પહેલાં વાત કરી હતી એમ સ્વામિનારાયણ ગુરુકુલ યુએસએ દ્વારા એક 2021 સ્કોલરશિપ એસે કોમ્પિટિશન યોજાઈ રહી છે, જેના 3 અલગ અલગ ટોપિક્સ છે અને એ ટોપિક્સને સંપ્રદાય કે ગુરુકુલ જોડે જોડીને આ એસે લખવાનો છે, જેની વર્ડ લિમિટ 1000 વર્ડ્સ છે. આ એસે કોમ્પિટિશન ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને એનું સબમિશન અને લાસ્ટ ડેડલાઇન જાન્યુઆરી મહિનામાં છે. ઇનફેક્ટ જે બાળકો આ એસે કોમ્પિટિશનમાં જે વિનર હશે એમને વિનિંગ પ્રાઇઝ જે છે, સ્કોલરશિપ પ્રાઇઝ, એવોર્ડ મની એ પણ એ લઈ શકશે ને મળશે. તો અત્યારે થેન્ક્સ ગિવિંગ બ્રેક આવે છે, બધા બાળકો અને બધા માતા પિતા ખાસ નોંધ લે કે આ બ્રેકને યુઝ કરી, એમનો વપરાશ કરી વધારે ને વધારે બાળકો આ એસે કોમ્પિટિશનમાં જોડાય. એ સાથે નવેમ્બર 29ના દિવસે, જે મહિનાનો છેલ્લો રવિવાર છે, એ દિવસે દર મહિનાની જેમ મહિલા સત્સંગ સભા હશે. અને મહિલા હરિભક્તોમાંથી એક ખાસ નોંધ હતી કે જે કહૂટ ક્વિઝ છે એનું ટોપિક ત્યાં લખવામાં આવ્યું છે, વચનામૃત ગઢડા અંત્યનું પહેલું, એમાં કહૂટ ક્વિઝ છે. તો મહિલા હરિભક્તો એની નોંધ લે કે નવેમ્બર 29ના દિવસે બપોરે 3-4 વાગ્યા સેન્ટ્રલ ટાઈમના મહિલા સત્સંગ સભા હશે અને એમાં કહૂટ ક્વિઝમાં ગઢડા અંત્યનું પહેલું. સાથે અત્યારે SPCS સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ દ્વારા 7 PM CST એટલે લગભગ 5-1 મિનિટની અંદર ઓનલાઈન દિવાળી સેલિબ્રેશન છે. તો SPCSના લીડર્સ દ્વારા ખાસ બધા હરિભક્તોને નોંધ હતી. ત્યારબાદ નવેમ્બર 29th સન્ડે, જેમ આપણે વાત કરી હતી કે આપણી સત્સંગ પરીક્ષા 3 જે એક મહિનાથી પોસ્ટપોન થઈ હતી એ નવેમ્બર 29ના હશે બપોરે 1-2 વાગ્યાના વચ્ચે. બધા જ હરિભક્તો ખાસ અત્યારે જે રજાઓ આવે છે તો એનો ઉપયોગ કરી આ સત્સંગ તૈયારી, સત્સંગ એક્ઝામની તૈયારી ખૂબ સરસ રીતે કરે કે વધારેમાં વધારે અંક આવી શકે. ત્યારબાદ આજના સત્સંગ સભાના જે સ્પોન્સર્સ છે એમને હું ખાસ યાદ કરું. સૌપ્રથમ એવા પરમ ભક્ત શ્રી કમલેશભાઈ ગજેરા વૈકોથી, જેમના ફાધરની તબિયત ઇન્ડિયામાં થોડી નાદુરસ્ત છે. મહારાજને પ્રાર્થના કરીએ કે એમની તબિયત જલ્દીથી સ્વસ્થ રહે, સ્વસ્થ થાય અને એ નિમિત્તે શ્રી કમલેશભાઈએ આજનો સત્સંગ લખાવ્યો છે. એ જ રીતે હપાણી ભાઈઓ એવા શ્રી ઝવેરભાઈ જેઠાભાઈ હપાણી અને શ્રી હસુભાઈ જેઠાભાઈ હપાણી, આ ભાઈઓના પિતાશ્રી 96 વર્ષના ઉંમરે જેઠાભાઈ ખોડાભાઈ હપાણી અક્ષર નિવાસી થયા છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ પરિવારે આજનો સત્સંગ લખાવ્યો છે. સાથે શ્રી સુરેશભાઈ મંડાળાવાળા, જેમણે મહારાજ પ્રભુ પ્રસન્નાર્થે કરીને આજનો સત્સંગ લખાવ્યો છે, અને શ્રી ગોરધનભાઈ બાબરિયા, જેમણે એમના પિતાજીના પુણ્યતિથિ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. હા, યજમાન પરિવારોમાંથી જો અહીંયા કોઈ આજે ઉપસ્થિત હોય તો વિનંતી કરીશ સંતો પાસે આવી આશીર્વાદ લે, પ્રસાદ લે. અને આપણા જે યરલી સ્પોન્સર્સ છે એમની ખાસ નોંધ લો, એવા ડોક્ટર ધવલભાઈ સતાણી અને પરિવાર, બાબરિયા પરિવારથી એવા શ્રી ધીરુભાઈ બાબરિયા અને ભાઈઓ, અને શ્રી જશમતભાઈ સોતરિયા અને પરિવાર, સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજને પ્રાર્થના કરીએ કે આ સૌ યજમાન પરિવારોના પરિવારમાં સત્સંગ ખૂબ બળ્યો થાય અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે. ત્યારબાદ સૌથી અંતિમ અનાઉન્સમેન્ટ એ કે જે પણ હરિભક્તો અહીંયા મંદિરની અંદર ઉપસ્થિત છે એ કોરોના રિલેટેડ જે પણ મેઝર્સ છે એનું ખાસ ધ્યાન રાખે. સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, પ્રસાદ લેવા જાઓ છો તો ત્યાં પણ એક ટેબલમાં 4-5 થી હરિભક્તો વતી વધારે કોઈ એક ટેબલ ઉપર ભેગું ન થવું. અને આપણા સત્સંગ સભા જે છે હજી પણ વિથ રજિસ્ટ્રેશન ઓનલી છે, આપને જે લિંક એડવાન્સમાં મળતી હશે. તો અત્યારે ધૂન, થાળ, માનસી પૂજા, આરતી સ્તુતિ. શ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘન સહજાનંદ સ્વામી મહારાજની જય.

शक्ति विभवैश्वर्यादिपाथो निधिं स्तोतुं त्वामवतार कारणमहो नेशावयं सर्वथा तस्मात् त्वां नत सर्वपापशमनम् भूयो विवन्दामहे साक्षात् त्वां प्रसमीक्ष योगनिलयं जाता कृतार्थाभृशम् निवासो निज परमोक्षरतो विरक्तिवार्दि हरिरिह वृषभोर्भवापहारि जयसि नैष्टिकराजनी ब्रह्मचार्यमपि दुश्चरमप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे पुरुषोत्तमस्त्वम् अनन्तकोटि ब्रह्म જટા છટા કિરીટ કટિતટ મુંજ સુમેખલા કલાપ કરકલિત પલાશ દંડ શાલી જય સિંહિ નેષ્ટિ કરાજ નીલકંઠ ત્રિસપ્તસમિધ કૃતા દેવાય